શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 23મો. હેમંતસિંહ રાજા કહે છે, હે ઈશ, તમે દેવાધિદેવ છો, દયાના નિધિ છો, માઇક મહાઅંધકારથી પર છો, સર્વના કારણ અક્ષર બ્રહ્મના પણ કારણ છો, એકાંતિક ભક્ત પ્રિય છો, શરીરે અતિશય આશ્ચર્યકારી દિવ્ય લક્ષણોથી યુક્ત અને સર્વથી વિશિષ્ટ એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે સદાય હસતા મુખકમળથી શોભી રહેલા, શ્વેતવસ્ત્રને ધારણ કરનારા, મનોહર પુષ્પના હાર ધારણ કરનારા, પાઘમાં લટકતા ઉત્તમ તોરાઓથી અત્યંત શોભી રહ્યા છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે સર્વશ્રેષ્ઠ અક્ષર બ્રહ્મધામમાં નિવાસ કરીને રહેલા છો. બ્રહ્મભાવને પામેલા મુક્તોથી અનેકવિધ દિવ્ય ઉપચારો વડે સદાય સેવાયેલા છો. અત્યંત શ્વેત તેજોમય અક્ષર બ્રહ્મધામની મધ્યે સદાય વિરાજો છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે સાધુપણાના નાટકનું અનુકરણ કરી અંતઃકરણને શાંત રાખીને વર્તો છો, તેમજ બાહ્ય ઇન્દ્રિયોનું પણ દમન કરીને વર્તો છો, તપને વહાલું કરીને રાખો છો, સદાય પવિત્રપણે મનુષ્ય શરીરમાં રહેવા છતાં સદાય સ્વતઃ સિદ્ધ દશામાં વર્તો છો. તમે ગુણાતીત છો અને એકાંતિક ધર્મનું પ્રતિપાદન કરનારા છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, લોકને શીખવવાને માટે તમે સદાય અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રતના લક્ષણવાળું નિષ્કામી વ્રત પાળો છો અને મુમુક્ષુઓમાં પ્રવર્તાવો છો, કારણ કે તે જ નિષ્કામ વ્રતના પાલનથી જ તમે પ્રાપ્ત થાઓ તેવા છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે શરણાગત પોતાના આશ્રિત ભક્તજનોના સમગ્ર દુઃખનો વિનાશ કરો છો. સૂર્યચંદ્ર રૂપે થઈ આખા જગતને પ્રકાશ આપનારા છો. પોતાના એકાંતિક ભક્તજનોને પોતાના નિરતિશય આનંદ સ્વરૂપના દર્શનાદિકનું સુખ આપો છો. સર્વે પાપનો નાશ કરનાર નામોને ધારણ કરનારા એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે પુરુષોત્તમ છો. અક્ષર બ્રહ્મરૂપે અનંતકોટી બ્રહ્માંડોને ધારણ કરનારા છો. પોતાની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનારા કોઈ પણ દુઃખી જીવાત્માની સમગ્ર પીડાનો નાશ કરનારા, બ્રાહ્મણોને દેવની સમાન પૂજનારા, તમે માયાના પણ ઈશ્વર છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે મુક્તાનંદ સ્વામી જેવા અનંત પવિત્ર સંતોના સમુદાયથી સદાય સેવાયેલા છો. શ્રદ્ધા, દયા, ક્ષમા આદિનો સદાય આશ્રય કરીને વર્તો છો. તમે ત્રણે કાળમાં દિવ્યાકૃતિ રૂપ હોવાથી નિત્ય સિદ્ધ છો. પોતાના સંબંધમાં આવનાર સ્થાવર જંગમરૂપ સર્વ પ્રાણી માત્રના આત્માને જન્મ મરણરૂપ સંસ્કૃતિમાંથી મુકાવવા તત્પર રહો છો એવા હે સર્વના અંતર્યામી નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. હે ભગવાન, બહુ સમયથી અંતરમાં રહેલો મારો મનોરથ આપે કૃપા કરીને અહીં મારે ગામ પંચાળા સંતોએ સહિત પધારીને પૂર્ણ કર્યો છે. હે પ્રભુ, મારું જૂનાગઢ નગર પણ અહીંથી બહુ દૂર નથી, તેથી તમે જૂનાગઢને પણ આપના પાવન પગલાથી પવિત્ર કરો એવી મારી પ્રાર્થના છે. હે ભગવાન, હજારો જૂનાગઢવાસીજનો આપનું દર્શન કરી પોતાના મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત કરશે. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે હે ભોપાલ, જો એવું જ હોય તો આપણે આજે જ જૂનાગઢ શહેરમાં પધારીએ, તેમ કરવાથી તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે અને અમારી તીર્થયાત્રા પણ થશે. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી અતિશય પ્રસન્ન થયેલા હેમંતસિંહ રાજા પોતાનું કાર્ય તત્કાળ સમાપ્ત કરી એ જ સમયે રથ આદિ વાહનો જોડી ભાઈ અનુપસિંહ આદિ સ્વજનોની સાથે જૂનાગઢ જવા તૈયાર થયા. હે રાજન, પછી શ્રીહરિ હેમંતસિંહ રાજાની સાથે ઉત્તમ રાજા, જયાબા, લલિતાબા તથા જૂનાગઢથી પધારેલા ભક્તો તથા સોમલાખાચર આદિ પાર્ષદો, રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ આદિ સંબંધીજનો તથા મુક્તાનંદ સ્વામી આદિ સમગ્ર સંતોને સાથે લઈ ઘોડે સવાર થઈ જૂનાગઢ પધાર્યા. રસ્તામાં આવતા દરેક ગામના ભક્તજનોએ પોતાને ગામ રોકાવા બહુ સ્તુતિ કરી, છતાં કોઈપણ ગામે નહીં રોકાઈને માત્ર પોતાના દર્શનનું સુખ આપી તે ગામના ભક્તજનોને આનંદ આપતા જૂનાગઢ પધાર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ સંવત 1877ના ફાગણવદ 14ના દિવસે પ્રાતઃકાળે પંચાળા ગામેથી નીકળીને તે જ દિવસે સાયંકાળે જૂનાગઢ પધારી હેમંતસિંહ રાજાના ભવનમાં ઉતારો કર્યો. હે રાજન, ભાઈ અનુપસિંહની સાથે હેમંતસિંહ રાજા પોતાના અશ્વોને તત્કાળ દોડાવી શ્રીહરિની સેવામાં ઉપયોગી સામગ્રી ભેળી કરવા પહેલા જૂનાગઢ પધારી સેવામાં તત્પર થયા. તેમજ રામજી, અંબાશંકર, રૂપશંકર ઇત્યાદિ બ્રાહ્મણ ભક્તો તથા ગોકુળ, ઉદ્ધવ આદિ અન્ય ભક્તજનો પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા. જૂનાગઢવાસી સર્વે ભક્તજનોની સાથે હેમંતસિંહ રાજાએ પોતાની જાતને કૃતકૃત્ય માની અતિશય ભાવથી શ્રીહરિનો સત્કાર કર્યો. આ દેવભૂમિ છે એ પ્રમાણે ગિરનાર પર્વતની ખૂબ પ્રશંસા કરીને શ્રીહરિએ સંવત 1877ના ફાગણવદ અમાસને દિવસે તેની તીર્થયાત્રા કરી. હે રાજન, ભગવાન શ્રીહરિએ દામોદર કુંડમાં તથા ગૌમુખી ગંગામાં સ્નાન કરી યથાવિધિ મહાદાન કર્યા. પછી દામોદર ભગવાનના ભક્તિભાવપૂર્વક દર્શન તથા પૂજન કરી ભાવેશ્વર મહાદેવજીના દર્શન અને પૂજન પણ ભાવથી કર્યા. શ્રીહરિએ ત્યાં સેંકડો અને હજારો બ્રાહ્મણોને જમાડ્યા તથા તેઓને ખૂબ જ દક્ષિણાઓ આપી તેથી તે સમગ્ર બ્રાહ્મણો ખૂબ જ સંતુષ્ટ થયા. તેમાં અનેક નાગર બ્રાહ્મણોએ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યો. પછી તેઓની પ્રાર્થનાથી શ્રીહરિ ચૈત્રસુદ પૂનમ સુધી જૂનાગઢમાં જ નિવાસ કરીને રહ્યા. હે રાજન, જૂનાગઢ પુરવાસી જનોએ ચૈત્રસુદ પડવાને દિવસે નવા વર્ષ નિમિત્તે ચંદન, પુષ્પ, નૂતન વસ્ત્રો તેમજ ધન અર્પણ કરીને ભગવાન શ્રીહરિની પૂજા કરી. હે રાજન, શ્રીહરિના પ્રાદુર્ભાવની તિથિને જાણતા હેમંતસિંહ રાજાએ અતિહર્ષથી ચૈત્રસુદ નવમી તિથિએ શ્રીહરિનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમાં શ્વેત મહાકિંમતી વસ્ત્રો, સુવર્ણમાંથી તૈયાર કરેલા રમણીય આભૂષણો, સુગંધિમાન અગરુચંદનનો અનુરાગ તથા કુમકુમ મિશ્રિત ચોખા, સુંદર મલ્લિકાના પુષ્પોની માળા, અનેકવિધ પુષ્પોના તોરાઓની પંક્તિ, ધૂપ, દીપ, નૈવેદ્યમાં અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, સ્વાદિષ્ટ ફળો તેમજ દક્ષિણામાં રૂપાની મુદ્રા ભરેલો થાળ હેમંતસિંહ રાજા શ્રીહરિના ચરણમાં અર્પણ કરી ષટપદીનું ગાન કરતા કરતા અતિહર્ષથી તેમની આરતી ઉતારવા લાગ્યા. હે દેવ, તમારો જય થાવો, જય થાવો. સર્વેનું મંગળ કરનારા, તમારો જય થાવો. હે નારાયણ, હે મુક્તાનંદાદિ સંતોના સ્વામી, તમે કળિયુગના મળરૂપ કામ ક્રોધાદિ દોષોના ભયને હરણ કરનારા છો, એવા તમારો જય થાવો, જય થાવો. હે અક્ષર બ્રહ્મના મહાતેજના પુંજને વિશે શોભી રહેલી શ્વેત શરીરની કાંતિને ધારણ કરનારા, હે અનંત અક્ષર મુક્તોથી સેવાયેલા ચરણ કમળવાળા, હે સર્વને સુખ આપનારા, હે બહુ શાંતિવાળા, હે પરાત્પર, હે નિર્ગુણ, હે બ્રહ્માદિ સર્વ દેવતાઓના સમુદાયથી વંદન કરાયેલા ચરણ કમળવાળા, હે કરુણાનિધિ, હે સર્વના અંતર્યામી આત્મા, એવા હે પરબ્રહ્મ, હે પરમાત્મા, તમારો જય થાવો, તમારો જય થાવો. હે ધર્માત્મજ, હે પોતાના ભક્તજનોને આનંદ આપનારા, તમે આ ભારતવર્ષની ધરા ઉપર રાજા તથા ગુરુરૂપે પ્રગટેલા દૈત્યો દ્વારા વિનાશ કરાયેલી મૂર્તિ તથા પોતાનું ઘર માની જેના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહેલા છો, એવા સંતો તથા એકાંતિક ભાગવત ધર્મનું રક્ષણ કરવા માટે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી મનુષ્ય શરીરનું ધારણ કરો છો, તમે જ્ઞાન વૈરાગ્યાદિ ધર્મસર્ગને સદાય આનંદ પમાડો છો. નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં સર્વોત્તમ એવા તમે અગણિત સંત સમુદાયના સ્વામી છો, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, તમારો જય થાવો, તમારો જય થાવો. હે સર્વના મનમાં ઉદ્ભવ પામનારા કામદેવના ગર્વનું ભંજન કરનારા, સૂર્ય જેમ પોતાના તેજથી અંધકારનો વિનાશ કરે છે, તેમ તમે તમારા અલૌકિક દિવ્ય પ્રતાપથી મદ્ય માંસનું સેવન કરનારા તથા પરસ્ત્રીનો સંગ કરનારા અસુરોના સમૂહોનો તત્કાળ વિનાશ કરી વેદ વિરુદ્ધ માર્ગ થકી પોતાના શરણે આવેલા જનોનું રક્ષણ કરી તેમની જન્મ મરણરૂપ સંસ્કૃતિના ભય થકી રક્ષા કરો છો, તેમજ કૌલપંથ કે કુડાપંથ આદિ કુમાર્ગનો પણ તમે વિનાશ કરો છો, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, તમારો જય થાવો, જય થાવો. હે શ્રીહરિ, તમે જમણા હાથથી વરદાન અને ડાબા હાથથી અભયદાન આપનારી મુદ્રાને સતત ધારણ કરી તેનું વિતરણ કરો છો. ઘણે ભાગે તમે શ્વેત વસ્ત્રોને ધારણ કરો છો. નવીન મેઘની સમાન શ્યામસુંદર શરીરવાળા તમે શ્વેત યજ્ઞોપવિતને ધારણ કરનારા છો. સદાય મંદ મંદ મુખહાસ્ય કરતા તમે શરદ પૂર્ણિમાના ચંદ્રબિંબની કાંતિની સમાન મુખ કમળથી શોભો છો. તમે સત્ય, શૌચ, દયા, શાંતિ આદિ સમસ્ત સદ્ગુણોના સમૂહના એક સ્થાનભૂત છો. આવા તમારું મારા હૃદયમાં સદાય ધ્યાન કરું છું, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, તમારો જય થાવો, જય થાવો. હે શ્રીહરિ, તમે તમારું દર્શન કરનારા જનોના નેત્રોને આકર્ષણ કરતા કેસર તિલકને ભાલમાં ધારણ કરો છો. એ તિલક ચોખા અને કુમકુમના ચાંદલાએ સહિત અતિશય મનોહર તેમજ બહુ શોભાયયુક્ત વર્તે છે. પોતાના ભક્તજનો રૂપી તમારો પરિવાર ચંદન પુષ્પોના તોરા હાર ધારણ કરાવી તમારું પૂજન કરે છે, એવા તમારી હું સ્તુતિ કરું છું, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, તમારો જય થાવો, તમારો જય થાવો. હે પુરુષોત્તમ, હે ધાર્મિકોમાં શ્રેષ્ઠ, હે ધર્મધુરંધર, હે વિષ્ણુ, હે કૃષ્ણ, હે શ્રીહરિ, હે સર્વત્ર વિજય પામવાના સ્વભાવવાળા, હે પ્રેમવતીના પુત્ર, હે કમળના પત્રોની સમાન વિશાળ નેત્રોથી શોભતા, હે પોતાના ભક્તજનોને અક્ષરધામની પ્રાપ્તિ કરાવતા, તમારી વિશે મારી બુદ્ધિ સર્વકાળ રમણ કરો અને તમારા શરણાગત એવા મારું તમે સદાય વિઘ્નો થકી રક્ષણ કરો, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, તમારો જય થાવો, તમારો જય થાવો. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ષટપદીનું ગાન કરતા આરતી કરીને હેમંતસિંહ રાજાએ શ્રીહરિની પ્રદક્ષિણા કરીને દંડવત પ્રણામ કર્યા. પછી બે હાથ જોડી શ્રીહરિની આગળ ઊભા રહ્યા ત્યારે અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિએ પોતાના કંઠમાંથી પુષ્પની માળા ઉતારી હેમંતસિંહ રાજાને અર્પણ કરી ત્યારે રાજા કહેવા લાગ્યા કે અહો, આ પુષ્પનો હાર અર્પણ કરવારૂપ શ્રીહરિએ મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, હું તો ધન્ય ભાગ્યશાળી થયો. આ પ્રમાણે તે બહુ રાજી થયા. હે રાજન, તે સમયે સર્વ જૂનાગઢવાસી જનોને અતિશય આશ્ચર્ય પમાડતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રીહરિએ પોતાની પૂજામાં આવેલા વિવિધ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો બ્રાહ્મણોને દાનમાં આપી દીધા. હે રાજન, ભગવાન શ્રીહરિએ પ્રતિદિન સભામાં વિપ્રોને આનંદ આપતા કૃષ્ણ ભક્તિએ સહિત ધર્મશાસ્ત્ર સંબંધી બહુધા વાતો કરી. સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ ચૈત્ર સુદ 12ને દિવસે તેમજ ચૈત્રી પૂનમને દિવસે હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા. તેમાં સર્વના સ્વામી ભગવાન શ્રીહરિએ 12ને દિવસે બપોર પછીના સમયે સભામાં વિરાજમાન થઈ પોતાના સર્વે ભક્તજનોની આગળ દ્વારિકાનું મહાત્મ્ય કહ્યું. તેને સાંભળીને શ્રીહરિ પ્રત્યે તેમના બંને ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, જો તમારી આજ્ઞા હોય તો અમે અત્યારે જ દ્વારિકાની યાત્રા કરી આવીએ. આવા પ્રકારનું બંને ભાઈઓનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેમની સદ્ધર્મમાં નિષ્ઠા જોઈ ભલે જઈ આવો એવી અનુમતિ આપી તેમજ તત્કાળ ભાતું તૈયાર કરાવ્યું. પછી તેમને પુષ્કળ ધન, બે ઘોડા તેમજ બે ગાડાની વ્યવસ્થા કરી આપી ને બંને ભાઈઓને ચૈત્ર સુદ 13ને દિવસે દ્વારિકા જવા મોકલ્યા. તેમજ ભગવાન શ્રીહરિએ તે દેશના માર્ગના જાણકાર બ્રાહ્મણ શ્રેષ્ઠ મયારામ ભટ્ટને તથા રક્ષણ માટે શસ્ત્રધારી પોતાના પાર્ષદોને તેઓની સાથે મોકલ્યા. દેશકાળને બરાબર ધ્યાનમાં રાખી શ્રીહરિએ પોતાના ભાઈઓની સાથે યાત્રામાં જવા અત્યંત ઉત્સુક થયેલા કૌશલ દેશથી સાથે આવેલા ભાઈઓના પુત્રાદિકને અતિશય ગરમી હોવાને કારણે રોકી રાખ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પછી શ્રીહરિ ચૈત્રવદ પડવાને દિવસે પોતાના અનુયાયી સંતો પાર્ષદોની સાથે ભોજન કરી તે જ ક્ષણે જૂનાગઢથી નીકળ્યા. ત્યારે પોતાની પાછળ આવતા અને વિયોગથી ખેદ પામતા હેમંતસિંહ રાજા આદિ સર્વ ભક્તજનોને બળજબરીથી પાછા વાળી માર્ગમાં આવતા ભક્તજનોને આનંદ આપતા ગઢપુર પધાર્યા. હે રાજન, શ્રીહરિ ગઢપુરથી નીકળ્યા પછીથી પ્રારંભીને પાછા ગઢપુર આવ્યા ત્યાં સુધીની કથાને જે પુરુષો નિયમપૂર્વક ભક્તિભાવથી સાંભળશે અથવા અન્યને સંભળાવશે તે બંનેને શ્રી વાસુદેવ ભગવાનને વિશે નિર્મળ એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થશે અને સંસારના સમસ્ત બંધનોમાંથી મુક્ત થશે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં ભગવાન શ્રીહરિ જૂનાગઢમાં અનેક લીલા કરી પાછા ગઢપુર પધાર્યા એ નામે 23મો અધ્યાય પૂર્ણ થયો.